શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 64મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, સર્વે ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારું કોઈ કારણ હોય તો તે રસાસ્વાદ છે, કારણ કે પાપોની ઉત્પત્તિના કારણભૂત સર્વે દોષો એક રસમાંથી જ પ્રવર્તે છે. અંગે સહિત કામ રસ થકી જ તત્કાળ ઉત્પન્ન થાય છે એવું લોકોમાં પ્રસિદ્ધપણે દેખાય છે. કેવી રીતે? કે ભૂખથી પીડાતા દુર્બળ માણસમાં કામ દેખાતો નથી, પરંતુ જે રસે કરીને પુષ્ટ થયો હોય તેને વિશે જ તે દેખાય છે. ધર્મિષ્ઠ એવા મોટા મોટા રાજાઓને પણ રસ થકી માંસભક્ષણને વિશે આસક્તિ થયેલી છે, તેમજ ધર્મિષ્ઠ એવા બ્રાહ્મણોને પણ ક્યાંક ક્યાંક રસાસ્વાદથી માંસભક્ષણને વિશે આસક્તિ થયેલી જોવા મળે છે. સર્વે વેદો હિંસામય યજ્ઞનું પ્રતિપાદન કરે છે. આવી રીતનું દુષ્ટવચન યજ્ઞ કરાવનારા દેવતા તથા રાજા તથા બ્રાહ્મણાદિકોના મુખ થકી માત્ર એક રસાસ્વાદના કારણે જ પ્રવર્તે છે. યજ્ઞનું શેષ માંસ ખાવા માટે જ તેઓ વેદને હિંસામય યજ્ઞ પરક કહે છે, પણ વેદ કાંઈ હિંસામય યજ્ઞ પર નથી. જીવની હિંસાએ રહિત યજ્ઞ કરવો તથા તપ કરવું એ બે પોતાના સનાતન ધર્મ થકી બ્રાહ્મણોનું જે ભ્રષ્ટપણું થયું છે તે એક રસને વિશે આસક્તિથી જ થયું છે. તેવી જ રીતે સિલોંછાદિક વૃત્તિ થકી પણ બ્રાહ્મણોનું જે પતન થયું છે તે પણ રસ થકી જ થયું છે. હાલના સમયે પણ પૃથ્વીમાં બ્રાહ્મણાદિ ઉચ્ચવર્ણ તથા બ્રહ્મચર્યાદિક શુદ્ધ આશ્રમવાળાઓને કોઈ દેવી કે ભૈરવાદિક દેવતાઓને નૈવેદ્ય ધરાવવાના મિશે કરીને રસાશક્તિથી મદ્ય માંસના ભક્ષણને વિશે પ્રવૃત્તિ થઈ છે. ચાર વર્ણ તથા ચાર આશ્રમમાં રહેલા મનુષ્યોમાં વેદે કહેલા ધર્મને વિશે જે સંકર્પણો પ્રવર્ત્યું છે તે રસાશક્તિથી જ પ્રવર્ત્યું છે. ઉત્તમ જાતિના મનુષ્યો રાક્ષસોની જેમ પશુ પક્ષી આદિક જીવોની હિંસા રસાશક્તિથી જ કરે છે, તથા ઉત્તમ જાતિના મનુષ્યો પણ રસાશક્તિથી ચોરી કરવાને વિશે પણ પ્રવર્તે છે. પંક્તિભેદના દોષને જાણનારા વિદ્વાનો પણ રસાશક્તિથી પંક્તિભેદ કરે છે. પોતાના મનુષ્યોને ન આપી એકલાએ ભક્ષણ કરવું તેને વિશે એક રસ થકી જ મનુષ્યને રુચિ થાય છે, અર્થાત સ્વાદુચી જ પોતે એકલો જ ખાય છે. ઉત્તમ જાતિના મનુષ્યને પણ ન પીવા યોગ્ય વસ્તુ પીવાને વિશે, ન ખાવા યોગ્ય વસ્તુ ખાવાને વિશે, તથા જે ખાવા પીવાથી કેફ ચડે ને ધર્મ અધર્મની ખબર ન રહે એવી વસ્તુ ખાવા પીવાને વિશે પ્રવૃત્તિ એક રસાશક્તિથી જ થાય છે. જે જન્મ મરણ રૂપ સંસારને છેદી નાખનારા છે એવા ભગવાનના કીર્તન, સત્શાસ્ત્રની કથા તથા ભગવાનની પ્રતિમાની પૂજા તે માત્ર આજીવિકાને માટે કરાય છે, તે રસ થકી જ થાય છે. અર્થાત રસાસ્વાદને વશ થઈને વિદ્વાનો પોતાના દેહ કુટુંબની આજીવિકાને અર્થે કીર્તન, કથા તથા પૂજા કરે છે. રસાશક્તિને કારણે પોતાના શત્રુને આધીન થઈ જવાય છે અને પછી તે થકી મૃત્યુ પણ થાય છે. રસાસ્વાદથી વધુ પડતો આહાર કરાય છે જેથી મૃત્યુ પણ થાય છે. વળી રસ થકી નાના પ્રકારના રોગ થાય છે. મનુષ્યો જેને કારણે પાપ કરે છે એવા ક્રોધ, લોભ, મદ, ઈર્ષ્યા એ આદિ અનેક મહાન દોષોની ઉત્પત્તિ રસ થકી જ થાય છે. હે મુનિ, એવી રીતે રસને આશરીને રહેલા સર્વે દોષો અમે તમને કહ્યા. હવે ત્યાગી સાધુઓના હિત કરનારા એવા રસને જીતવાના ઉપાયો કહીએ છીએ. ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્વાદુ ભોજનને વિશે આસક્તિ કરવી નહીં, કારણ કે યોગે કરીને સિદ્ધ થયેલા મોટા ત્યાગી સાધુઓ પણ જો રૂડા ભોજનને વિશે આસક્તિ કરે તો તે પણ શ્વાન અને બિલાડા જેવા કહેવાય છે. રૂડા રસેયુક્ત ભોજનને વિશે આસક્તિ રહિત અને પોતાના જીવાત્માને દેહ ઇન્દ્રિયો થકી જુદો જાણનાર ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ પોતાના દેહનિર્વાહને અર્થે ભિક્ષાવૃત્તિને આશરે. ભિક્ષાવૃત્તિ કેવી રીતે કરવી તે કહીએ છીએ. પવિત્ર ગૃહસ્થને ઘેર નિત્ય જઈ જેમ ભમરો દરેક કમળમાંથી થોડો થોડો રસ લે છે પણ તે કમળને ભાંગી તોડી નાખતો નથી, તેમ ત્યાગી સાધુ પણ ગૃહસ્થને પીડા ન થાય તેવી રીતે થોડું થોડું અન્ન માગીને ભિક્ષા કરે. ભિક્ષાવૃત્તિ આચરનારા ત્યાગી સાધુએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ગૃહસ્થો પાસેથી પવિત્ર કાચું અન્ન માગી લેવું. કોઈ આપતકાળ પડ્યો ન હોય ત્યાં સુધી એ ચાર વર્ણથી ઉતરતા વર્ણના ગૃહસ્થો પાસે કાચું અન્ન પણ માગવું નહીં. આપતકાળમાં મંગાય તેનો દોષ નહીં. જે ગૃહસ્થના ઘર થકી સારું સારું અન્ન ઝાઝું મળતું હોય તે જ ગૃહસ્થને ઘેર રસને લોભે કરીને નિત્ય માંગવા જવું નહીં. ભિક્ષા માંગવા જવું ત્યારે ત્યાગી સાધુએ ગૃહસ્થના આંગણામાં ઊભા રહી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એ રીતે ઊંચે સ્વરે બોલવું. ત્યાર પછી ભિક્ષામાં મેળવેલા લોટ, ચોખા, દાળ આદિક અન્ન અથવા ફળાદિકની પવિત્ર થઈને રસોઈ કરવી ને તે રસોઈ ભગવાનને નિવેદન કરવી. તુલસીએ યુક્ત નૈવેદ્યનું અન્ન જમવા સમયે ભગવાનનું ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને ત્યાગી સાધુએ જમવું. ભોજન કરવાને સમયે કોઈ ભિક્ષુક આવી અન્ન માગે તો તેને પોતાપણાની બુદ્ધિથી પ્રસન્ન મને અન્ન આપવું, પરંતુ તેને પરાયો માની આકળા થઈને કચવાઈ જવું નહીં. જે પોતાના ધર્મને વિશે નિષ્ઠાવાળો લોકની નિંદા, પાપકર્મ તથા સૂતકાદિકથી રહિત અને ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ હોય ને તે પોતાને ઘેર ત્યાગી સાધુને જમવાનું નોતરું દે તો તેને ઘેર જમવા જવું અને ત્યાં ભગવાનને નૈવેદ્ય ધરીને તે અન્ન, ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને જમવું. કદાચિત તે ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની પ્રતિમા ન હોય તો પોતાને પૂજવાની મૂર્તિ ત્યાં લઈ જઈને નૈવેદ્ય કરવું ને પછી જમવું. જો ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની મૂર્તિ હોય અને તેનું ઘર છેટે હોય તો તેની પાસે કાચું અન્ન એક જણ જમે તેટલું બે શેરને આશરે પોતાને ઉતારે મંગાવી પોતે તેની રસોઈ કરી ભગવાનને નૈવેદ્ય કરવું, પછી જ ત્યાગી સાધુનું મંડળ ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર જમવા જાય. પોતાને પૂજવાની મૂર્તિને નૈવેદ્ય કર્યા વિના જમવા જાય તો ભગવાનની સેવારૂપ ધર્મમાં દોષ આવે છે. જો ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ રસોઈ તૈયાર કરવાને અસમર્થ હોય ને ત્યાગી સાધુને જમવાનું નોતરું દે અથવા જેનું રાંધેલ અન્ન ખપતું ન હોય એવા ક્ષત્રિય, વૈશ્ય અને શતશુદ્ર પણ જો ત્યાગી સાધુને જમવાનું નોતરું દે તો તેની પાસે કાચા અન્નનું સીધું પોતાને જોઈએ તેટલું પોતાના ઉતારે મંગાવીને રસોઈ કરવી અથવા તેને ઘેર જઈ એકાંત જગ્યા હોય ત્યાં ત્યાગી સાધુ રસોઈ કરે અથવા ભગવાનના ભક્ત બ્રાહ્મણ પાસે રસોઈ કરાવે. જ્યારે ગૃહસ્થના ઘેર રસોઈ કરવા જવું હોય ત્યારે ત્યાગી સાધુએ 5 થી ઓછા ક્યારેય ન જવું, અને ગૃહસ્થના ઘેર જમવા જવું હોય તો પણ 5 થી ઓછા ક્યારેય ન જવું. અમે આ મર્યાદા બાંધી છે તે પ્રમાણે વર્તવું. ગૃહસ્થના ઘરની સંપત્તિ જોઈને ત્યાગી સાધુએ તેમનું નોતરું સ્વીકારીને તેને ઘેર જમવા જવું અથવા સીધું લેવું. થોડા ધનવાળા ગૃહસ્થને ક્લેશ થાય તેમ ક્યારેય ન કરવું. દેશકાળને અનુસારે ગૃહસ્થ પોતાને ઘેર ચોખા, ઘઉં આદિક ભારે અન્ન જમતો હોય કે પછી કોદરા, બાજરો, બંટી આદિક જેવું તેવું અન્ન જમતો હોય અને જ્યારે તે ગૃહસ્થને ઘેર જમવા જવું અથવા પોતાને ઉતારે તેનું સીધું લેવું, ત્યારે જેવું અન્ન તે નિત્ય જમતો હોય તેવું અન્ન ત્યાગી સાધુએ લેવું, પણ તેથી ભારે અન્ન ન લેવું. રોગાદિક આપતકાળમાં તથા વૃદ્ધાવસ્થામાં પોતાને સદે તેવું અન્ન ગૃહસ્થ પાસે માંગી લે તેનો દોષ નથી। અમાવાસ્યા, દ્વાદશી ને પૂનમ એ પર્વો તથા અન્નકૂટાદિક ઉત્સવોને દિવસે ગૃહસ્થ નિત્ય કરતા કંઈક વિશેષ સારું ખાતો હોય ને તે દિવસે તેવું સારું અન્ન ત્યાગી સાધુને આપે તો તે લેવું। જે ગૃહસ્થને ઘેર પીરસનારો પુરુષ હોય તેને ઘેર ત્યાગી સાધુએ જમવા જવું, પણ જ્યાં પીરસનારી સ્ત્રી હોય ત્યાં ક્યારેય ન જવું। બ્રહ્મચર્ય વ્રતને આચરનાર ત્યાગી સાધુ ભગવાનની પ્રસાદી વિનાનું ચંદન તથા પુષ્પની માળા પણ ધારણ કરે નહીં। ભગવાનની પ્રસાદીનું હોય તે ધારણ કરે। સુગંધિમાન તેલ, ફૂલેલ અત્તર તથા નાગરવેલના પાનની બીડી, સોપારી, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ આદિક વસ્તુ ભગવાનની પ્રસાદી હોય તો પણ ત્યાગી સાધુ અંગીકાર ન કરે। રોગાદિક આપતકાળ પડ્યો હોય ને લેવાય તેનો બાધ નહીં। હે મુનિ, યોગી એવા ત્યાગી સાધુને એકાદશી આદિક વ્રતના દિવસોને વિશે અન્ન અથવા ફળાદિક જે પોતાને પ્રાપ્ત થાય તેનો ભગવાનને નૈવેદ્ય ધરવો અને પોતે તો વ્રતનો નકોરડો ઉપવાસ કરવો, પરંતુ મહાત્મ્ય જાણીને તે નૈવેદ્યનું અન્ન ખાવું નહીં। તેવી જ રીતે પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો હોય ત્યારે પણ ભગવાનને રાંધેલા અન્નનું નૈવેદ્ય ધરવું ને પોતે તો નકોરડો ઉપવાસ કરવો, તેમાં જળ સિવાય બીજું કાંઈ ન લેવું। ઉત્સવ ઉપર તથા કોઈ ગૃહસ્થે સર્વે ત્યાગી સાધુને જમાડવા સારું તેડ્યા હોય ને ઘણા ત્યાગી સાધુના મંડળ ભેળા થયા હોય ત્યારે ભગવાનને નૈવેદ્ય ધરવાની રીત દેશ કાળાનુસારે કરવી। તે કેવી રીતે? તો એક પાક અથવા બે પાક અથવા બહુપાકે કરીને સર્વની ભેળી રસોઈ કરવી, અથવા નોખા બે મંડળની રસોઈ કરવી ને પછી નૈવેદ્ય ધરવું। તેમાં પણ જેમ પોતાના એકાંતિક ધર્મની રક્ષા થાય તેવી રીતે ત્યાગી સાધુએ કરવું। જો અતિશય મોકળી પવિત્ર જગ્યા હોય તો ભોજ્યાદિ ચારે પ્રકારનું સર્વ અન્ન તે અન્નકૂટની પેઠે ભગવાનને નિવેદન કરવું। જો જગ્યા મોકળી ન હોય તો તથા રસોઈના પાત્ર નાના હોય તો તે પ્રમાણે થોડું થોડું અન્ન ભગવાનને ધરવું। ત્યાર પછી તે પ્રસાદીના સર્વે અન્નને તે અન્નના ઢગલામાં ભેળું કરવું, એટલે એ સર્વે પ્રસાદી થાય તે સર્વે ત્યાગી સાધુએ જમવું। પોતાને જેનું રાંધેલું અન્ન ખપતું ન હોય એવા કોઈ મનુષ્ય આપેલું અન્ન ભગવાનની પ્રસાદીનું હોય તો પણ ત્યાગીએ રસના ઇન્દ્રિયની લોલુપતાએ કરીને ખાવું નહીં। તેમજ રાંધેલું ભગવાનની પ્રસાદીનું અન્ન તથા ચરણામૃત જેને ન ખપતું હોય તેને આપવું નહીં તથા તેની પાસેથી લેવું પણ નહીં, કારણ કે આહારની શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિનું કારણ છે। તે માટે પવિત્ર ગૃહસ્થના ઘર થકી પ્રાપ્ત થયેલું અન્ન ભગવાનને નિવેદન કરીને ખાવું, એવી રીતે શુદ્ધ આહાર ન કરે તો અંતઃકરણ મલિન થઈ જાય છે। ત્યાગી સાધુએ નિત્ય એકવાર જમવું, રોગાદિક આપતકાળ પડે ને બીજી વાર જમાય તેનો બાધ નહીં। સાધુએ દિવસે તથા રાત્રિએ પણ નિરંતર ભગવાનની સેવામાં વર્તવું, પરંતુ જમીને નવરા બેસી રહેવું નહીં। જેનું રાંધેલું અન્ન પોતાને ખપતું હોય તેણે પણ એકવાર જમ્યા પછી ભગવાનની પ્રસાદીનું અન્ન પોતાને આપ્યું હોય તો તે ત્યાગી સાધુએ કોઈ પ્રકારે ન જમવું। જો તે જમે તો એક વખત જમવાના નિયમનો ભંગ થઈ જાય, તેથી સાધુઓમાં અનાચારની પ્રવૃત્તિ થાય એમાં કોઈ સંશય નથી। ઉપવાસના દિવસે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીરૂપ ભક્ષણ કરવા યોગ્ય ફળાદિક વસ્તુને નમસ્કાર કરીને કોઈ બીજાને આપી દે, પણ ત્યાગી સાધુ પોતે કોઈ રીતે ખાય નહીં। ભોજનના સમયે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીની અન્નાદિક વસ્તુઓ જો પોતાને જમવા યોગ્ય ન હોય તો તેને ભગવાનની પ્રસાદીનું મહાત્મ્ય જાણીને પણ કોઈ રીતે જમે નહીં। જે અન્નાદિક વસ્તુનો પોતે નિયમ લઈને ત્યાગ કર્યો હોય તથા જે જમવાથી પોતાના દેહને પીડા કરે તેમ હોય તો તેને પ્રસાદીના મહાત્મ્ય કરીને પણ જમે નહીં। રૂઢી બુદ્ધિવાળો ત્યાગી પોતાને ભોજન કરવાના પાત્રમાં ભગવાનને નૈવેદ્ય ન ધરે તથા ભગવાનની પૂજા કરવાના જળપાત્રોને મળમૂત્રાદિક ક્રિયા કરવા માટે ન લઈ જાય તથા શૌચક્રિયા કરવાના પાત્રનું જળ ભગવાનની પૂજાના પાત્રમાં ન નાખે એવી રીતે વિવેક રાખવો. ત્યાગી સાધુ ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ભગવાનને નૈવેદ્ય ન ધરે. કોઈ અજ્ઞાની પુરુષ ગાળ્યા વિનાનું જળ અને દૂધ ભગવાનની પ્રસાદી રૂપ કરીને પોતાને આપે તો તે ગાળ્યા વિના પીવે નહીં, ગાળીને જ પીએ. ત્યાગી સાધુ રાજસી તામસી અન્ન જમવાથી દેહની પુષ્ટિએ કરીને વીર્ય ઉત્તેજિત થાય એવું અન્નાદિક ભગવાનની પ્રસાદી હોય તો પણ અતિશય ન ખાય, થોડું જ લે. તેમાં પણ મદ્ય માંસાદિક અપવિત્ર વસ્તુઓના સંસર્ગને તો અતિશય ત્યાગે. ત્યાગી સાધુ ભાંગ ગાંજો અફીણ તથા જેણે કરીને કેફ ચઢે એવી સર્વ વસ્તુઓનો દૂરથી ત્યાગ કરે, તેમજ ખાવા પીવા કે સૂંઘવાની આ ત્રણ પ્રકારની તમાકુનો પણ દૂરથી ત્યાગ કરે. રોગે કરીને પીડા પામેલા સાધુએ મદ્ય માંસાદિક અપવિત્ર વસ્તુના સ્પર્શરહિત ઓસડ ખાવું, ખાટલા ઉપર સૂવું તથા ગોદડું ઓઢવું ને પાથરવું. રોગી તથા વૃદ્ધ સાધુઓને એક વખત જમવાનો નિયમ નથી, માટે તેઓએ પોતાના હૃદયને વિશે ભગવાનનું સ્મરણ કરી જે રૂચે તે રીતે જમવું. નિસ્વાદી સાધુ પુરુષના સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ રૂડા નિયમોનું પાલન કરવાથી તથા ભગવાનને અર્પણ કર્યા વિનાના અન્નાદિક વસ્તુઓનો ત્યાગ કરવાથી ત્યાગી સાધુ દુર્જય રસાસ્વાદને જીતે છે. સિલોંછ વૃત્તિવાળા મુદગલ નામે ઋષિ તથા રંતિદેવાદિ રાજા રસાસ્વાદનો પરિત્યાગ કરવાથી પરમ સુખને પામ્યા હતા. આ નિયમો કહ્યા, તેમાંથી જો કોઈ નિયમનો ભંગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત ત્યાગી સાધુએ તત્કાળ કરવું. અગ્નિએ કરીને રાંધેલું અન્ન ભગવાનને નૈવેદ્ય કર્યા વિના જો જમાય તો એક ઉપવાસ કરવો. ભગવાનની પ્રસાદી વિનાનું ચંદન તથા પુષ્પની માળા ધારણ કરાય તો એક ઉપવાસ કરવો. ભગવાનની પ્રસાદીનું સુગંધિમાન તેલ ફૂલેલ અત્તર શરીરે ચોપડાય તથા નાગરવેલના પાનની બીડી સોપારી એલચી જાયફળ જાવંત્રી લવિંગ એ આદિક વસ્તુ ખવાય તો એક એક ઉપવાસ કરવો. ભગવાનની પ્રસાદીનું રાંધેલું અન્ન તથા ચરણામૃત જેને ખપતું ન હોય તેને દેવાય તો એક ચાંદ્રાયણ વ્રત કરવું, તથા જેનું પોતાને ન ખપતું હોય તેનું લેવાય તો પણ એક ચાંદ્રાયણ વ્રત કરવું. પાંચ થકી ઓછા ત્યાગી સાધુઓ ગૃહસ્થને ઘેર જમવા જાય તથા રસોઈ કરવા જાય તો તે સર્વેએ એક એક ઉપવાસ કરવો. અજાણમાં મદ્ય પીવાઈ જાય તથા માંસનું ભક્ષણ થઈ જાય તો એક મહિના સુધી ઉના જળમાં ઘોળીને સાથવો પીવે ત્યારે શુદ્ધિ થાય. ભંગનો રસ તથા ગાંજો એ આદિક ન પીધાની વસ્તુ ક્યારેક અજાણ્યામાં પીવાઈ જાય તો ત્યાગી સાધુ એક દિવસ ઉપવાસ કરે. હે મુનિ, આ કહ્યા જે ઉપાય તથા એ વિનાના બીજા પણ ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી સાધુઓ કહે તે ઉપાયોથી દુર્જય રસના ઇન્દ્રિયને જીતવી. જ્યાં સુધી રસના ઇન્દ્રિય નથી જીતી ત્યાં સુધી જીતેન્દ્રિય નથી થતો. રસના ઇન્દ્રિયને જીતે ત્યારે તે સર્વે ઇન્દ્રિયોને જીતી છે. પૂર્વે થયેલા મોટા મોટા સાધુઓએ પણ આહારને નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતી છે, માટે ત્યાગી સાધુઓએ આહાર નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતવી. રસવાળું અન્ન એકવાર પણ અતિશય થોડું જમવાથી રસના ઇન્દ્રિય નથી જીતાતી, તથા રસ વિનાનું અન્ન થોડું થોડું વારંવાર જમવાથી પણ રસના ઇન્દ્રિય નથી જીતાતી, તથા રસ વિનાનું અન્ન એકવાર અતિશય ખાય તો પણ તે જીતાતી નથી. તે માટે દેહના નિભાવરૂપ આહાર યુક્ત જ કરવો, તેમજ અતિશય થોડું પણ નહીં અને બહુ ઝાઝું પણ નહીં એવી રીતે જમવું. ભગવદ્ગીતાને વિશે શ્રી કૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે કે યુક્ત આહાર કરનાર યોગીને યોગ સિદ્ધ થાય છે. હે મુનિ, એવી રીતે રસાસ્વાદને આશરે રહેલા દોષો તથા તેને જીતવાના ઉપાયો અમે તમને કહ્યા. હવે સ્નેહરૂપ શત્રુના દોષો તથા તેમને જીતવાના ત્યાગી સાધુઓને હિતકારી એવા ઉપાયો અમે કહીએ છીએ તે સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિશે રસાસ્વાદના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 64મો અધ્યાય પૂર્ણ થયો.